થાય તો ભગવાન નથી ત્યાં જાય, હું ભગવાન એક કઈ બહુ દયા રહેશે ત્યાં જાઉં. નદી વચ્ચે આરી આવી તળીપાર કરવું પડે, તળીપાર નહીં કરવું પડે, કરવું પડે. સમાધાન થઈ ગયું, મારો સમાધાન થઈ ગયો એમ કે છે. હા સમાધાન થયા એટલે થઈ ગયું, નિવડાય. ભગવાન ને ચિંચર રહ્યો એટલે કઈ ખોટું નહીં લાગતું. આપડે ભક્તિ કરવા બેઠા અને કોઈ ક્વાર બોલાવાયો કે મારે ત્યાં આવ્યા છોકરા ને બહુ દુઃખ થાય છે, એટલે આપડે ભગવાન ને કઈ માર જવાનું વખત છે, હું જઉં છું તમારે વાંચી દો કઈ શું કરું કહી ના જાય. જવું પછી આવું બાયણો ગયો વહેલો આવ્યો છે સમાધાન થઈ ગયું, થઈ ગયું સિન્સિયર છે. જગત આખું ગારવતા પડી રહ્યું છે, ગારવતા માંથી આ સુધા એવી રીતે ધારો પ્રશ્ન કે આ દુનિયા ની અંદર આ જે માયા દેખાય છે ને એની અંદર વિનાશી સુખ છે ને વિનાશી સુખ માં પડી રહેવાનું કોઈ લાભ નથી. આ દુનિયામાં જે બધી માયા છે વિનાશી સુખો છે એમાં પડી રહેવાથી કઈ લાભ નથી ને. જોયું હોય તો આપડે અહીંથી જઈએ મીર પાસે ખાબડું એક ખાડો હોય ત્યાં પાણી ભરેલું હોય તે ઉનાળા ઉનાળા અંદરે મહી ભેસો બેસી રહી હોય તે પાણીમાં મેળો કાદવ જ હોય, થોડું બાકી હતું પાણી હોય નાસ્તો હતો કાઢો હોય એની ભેંસ પડતું નાખે એની બે એની વાત એટલે કાઢો બધો એના શરીરના આસપાસ કાઢો વીટી કરે, થોડું બધું ઉપર પાણી હોય ને આટલું ડોકું એટલું બહાર કાઢે અને આખું શરીર ફ્રીજમાં મૂક્યા જેવું લાગે, જો ફ્રીજમાં મૂક્યું હોય એવું લાગે પછી આપણે કઈ વૃદ્ધ બેન પછી ગરીબ ગરીબ કે ચાર વાગે આવીને લે લે લે જુએ ખરી પણ ઉઠે કરે ને આ ફિલ્મો બધી ગાળતા કે ગાળતા ઉઠે નહી પછી ધરી લીલું ઘાસ બી આવે એને લગતા હાલ તો જુએ ખરી પણ ઘર બંધ ના આપે પછી દાળ નો ટોપલો લાવે કપાસ્યા દેખાડે ગો દેખાડે પણ સજાય એને કારણ સોરે સુખ પર એવું એવર એવા ગાયકતા નું જુ જગત મારી ગત છે તે ગાયક માંથી એમાંથી કરતું એમાં છૂટવા માટે કોઈ રસ્તો લાભ લાગે સોમભાઈ, એમાંથી છૂટવા માટે કઈ રસ્તો ખરો કે છે? સોમભાઈ, સોમભાઈ ખરેખર સોમભાઈ છે, જ્ઞાન લીધું છે, એ જ્ઞાન લીધું છે ને, જ્ઞાન લીધું છે. એટલે હું શુદ્ધાત્મા એવું લક્ષણ રાખું છું. એટલે શુદ્ધાત્મા થઈ ગયો. અપમાન કર્યું તો અસર થાય ગયું તને. હું શુદ્ધાત્મા લક્ષ રાખું તો અસર ના થાય. તને શું રહેશે એમ પૂછે છે? મને અમુક ટાઈમે અને અસર એની આપણે જે લક્ષ ન રાખીને અસર થાય. રાખી નહીં, તને રહેશે શું? લક્ષ તો રાખવાનો રહે, સદંતર નથી રહેતો. એટલે કે મને શુદ્ધાત્મા નું લક્ષ નિરંતર રહેતું નથી, અમુક ટાઈમ રહે ને અમુક ટાઈમ નથી રહેતું. એમ એ તો અહીંયા આવી જાય કરું ને, કાયમ રહે વધારે ને જાય રીતે શું થાય. ફાઇલ નો સંભાવે નિકાલ નથી થઈ શકતો. બરાબર, અમુક ટાઈમ રૌદ્ર ધ્યાન આવી જાય છે, અમુક ટાઈમે રૌદ્ર ધ્યાન આવી જાય છે. સોંભાઈ જે થાય છે એ તારું તારું ના કહેવાય. એના માલિક તું નથી, એના માલકી પણ છૂટી ગયું છે. એ તારે જોયા કરવાનું. બીજું દાદા, હું જયારે હું ગાયત્રી ઉપાસના કરું છું, બોલું છું ગાયત્રી મંત્ર બોલું છું, ત્યારે મારે આખા શરીર માં કમકમાટી આવે છે, ધ્રુજે છે શરીર. ગાયત્રી મંત્ર બોલે છે ત્યારે શરીર આખું ધ્રુજે છે, કમકમાટી આવી જાય છે, તો એ શું છે એમ પૂછે છે. ગમતું હોય તો બોલજે, ના ગમતું હોય છોડી દેવાનું. એમને જયારે હું પૂજા પૂરી કરી રહું છું અને જયારે રજા લઉં એટલે આખા શરીરમાં ધ્રુજાઈ ઉત્પન્ન થાય છે, એ ધ્રુજાઈ આવવાનું કારણ શું હશે? શરીર ધ્રુજી જાય છે. હા, શરીર ધ્રુજે છે. તો રહ્યા દે થોડો વખત, પછી વધુ કરો બંધ કરે એમ. જો મજબૂતી આવ્યા પછી કરશે. જો આખું શરીર ધ્રુજે એ ચમકારો આવી જાય એમાં કઈ નશે ઉધી છતી થઈ જાય. બંધ કરી દે કે આપણે નામ શું હતું ત્યાં આગળ? યક્ષદેવ ખાલી લક્ષ્યદેવ. બરાબર છે. એમ પૂછે છે કે ત્યાં શંખેશ્વર પાર્શ્વનાથના દેરાસરમાં યક્ષદેવની એક મૂર્તિ હતી, તે શંકર ભગવાન જેવું, અરે ગણપતિ ગણપતિ ગણપતિ ભગવાન જેવું એનું મોઢું હતું, આકાર જરા સુંદગુંદ જેવું, તો એ શું છે? ગણપતિ દાદાની જ મૂર્તિ ના, એ ગણપતિ દાદાની જ મૂર્તિ હતી. યક્ષદેવ માં સુંડ સુંડ જેવું લાગતું કે છે, તો એ ગણપતિ હતા એમ પૂછે છે. યક્ષદેવ દેવી એ બધી બહુ જાતની દેવીઓ હોય છે, એ જુદું છે, મિક્સ નહીં કરતા. ગણપતિ તો એકલા ગણપતિ છે, બીજા કોઈ ગણપતિ સિવાય બીજો કોઈ ગણપતિ નથી. આ વ્યવસ્થિત શક્તિ તો વિતરાક છે. હવે એમાં આ દેવ દેવી ઈશ્વર ની પ્રાર્થના કરવાથી જે વ્યવસ્થિત આવવાનું છે એમાં કઈ ફેર પડે ખરો? નિમિત્ત ઓળંગે તો કામ ના થાય. જેમ વ્યવસ્થિત માં આપડે જે થવાનું છે થયું માનીએ, પણ ડાક્ટર નું નિમિત્ત હોય તો ડાક્ટર જવા લેવી પડે આપડે. એટલે એ પણ નિમિત્ત માત્ર હોય છે, એવું દેવી હોય નિમિત્ત હોય છે, ડાક્ટર દયા નિમિત્ત. નવું કશું ખર્ચા થતું નથી, વ્યવસ્થિત બાર કશું નવું થતું નથી. વ્યવસ્થિત એટલે સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ છે, દેવીઓનો પણ એક એવિડન્સ છે. સમજાય છે? સમજાય છે. વ્યવસ્થિત ના આધારે કોઈ એમ સમજો કે કોઈ શિક્ષા આવવાની હોય તો પ્રાર્થના થી ઓછી થઈ શકે છે? વ્યવસ્થિત ના હિસાબે એક શિક્ષા મળવાની હોય, કઈ સજા મળવાની હોય, તો એમાં આ બધી પ્રાર્થના કરવાથી એ ઓછી થાય ખરી? તો સજા મળવાની હોય, કઈ શિક્ષા સજા મળવાની હોય તો આ પ્રાર્થના કરે તો એ કઈ ઓછી થાય ખરી? આ વ્યવસ્થિત એ ઓછી થવા માટે નિમિત્ત છે. આપણે કોઈ કહેશે મારે વ્યવસ્થિત માં જે થવાનું થશે તો તમે ડાક્ટર દવા કહીએ તો ઓછું થાય કે ના થાય? દર્દ એ નિયમ વ્યવસ્થિત ના નિયમ માં જ આવી ગયેલું છે. એ વ્યવસ્થિત ના જ છે, તે એવિડન્સ છે. આપણને એમ લાગે કે આપણે પ્રાર્થના કરીએ છીએ એટલે આ પરમરી પ્રાર્થના કરતા નથી, પ્રાર્થના થઈ જાય છે. શું થાય છે? થઈ જાય છે. કરવું અને થઈ જવું એ જુદી વસ્તુ. જે થઈ જાય છે એ વ્યવસ્થિત કરાવે, અને કરવું એ કરતા કરે છે. જેટલું જેટલું થઈ જાય છે દેવીઓની પૂજા પૂજા તે વ્યવસ્થિત થઈ જાય છે. હવે આપણી આજુબાજુના જે માણસો હોય કે જેમના માટે આપણે સદભાવ રાખતા હોય, એમના સદભાવની આપણે જે ભાવના કરતા હોઈએ એના કારણે એમનામાં કોઈ ફેર પડે ખરો? આપણી આજુબાજુ કઈ જે કોઈ સગા સંબંધી હોય એમના માટે આપણે એક સદભાવ કરીએ, પ્રાર્થના કરીએ, તો એનાથી કઈ એનામાં ફેર પડે ખરો? બધું નિમિત્ત છે, સાહેબ ફેરફાર થયા રહે જ ને, ફેરફાર થયા રહે જ. ઊંધી પ્રાર્થના કરો તો ઊંધું થયા રહે, ક્ષતિ થયા બહુ ક્ષતિ થયા. નિમિત્ત છે પણ એમાં થઈ જાય છે, કરતા નથી. આપણને એમ લાગે છે કે હું કરું છું એ એવાથી શબ્દ બોલીએ, પણ કરતા નથી, થઈ જાય છે. કરતા તો જયારે પોતે થાય ત્યારે ક્યાં કર્તવ જાય નહીં, પોતે કરતા થાય તો થઈ જાય ત્યારે પછી આપણે લેવા દે. ઘણી ઘણી વસ્તુ થઈ જાય તેવું અનુભવ માં આવે, થઈ જાય. દયા નો સ્ટેજ પૂરું થઈ જાય પછી કરુણા ઉત્પન્ન થાય. ધર્મની શરૂઆત દયા થઈ છે, પછી વિજ્ઞાન ની શરૂઆત દયા પૂરી થાય ત્યાં છે. એટલે ત્યાં વિજ્ઞાન માં છે તે કરુણા હોય. એક નિપદ દયા ને એક નિપદ નિર્દેશતા એવો ભાવ ના હોય. ગરીબ માણસ ને મારે છે, ગરીબ માણસ ને બચાવવા માટે શું થાય માણસ ના મનમાં વિચાર? દયા આવે તો પેલા ગરીબ ઉપર દયા આવે તો પેલા પર શું થાય? નિર્દયતા થાય કે આ થાય કોઈ પકડી રસ્તા આવ્યું આમ છે તેમ છે. એટલે હંમેશા દયા નિર્દયતા સાથે જ હોય. શું કહે? ધર્મ ની શરૂઆત માં દયા અને પછી એ દયા થી નિર્દયતા ઉભી થાય. કારણ કે એક બાજુ દયા થઈ દયા એટલે એક પક્ષી હોય, બે પક્ષી દયા ના થાય. એક પક્ષ માં દયા થઈ બીજા પક્ષ માં નિર્દયતા હોય જ. એટલે જગત આખું દયા ના પક્ષ માં પડેલું છે. કેવા પડેલું છે? અને નિર્દયતા ના વિરોધી થયેલી. ભગવાન તેવા નતા, એ દયા ના પક્ષ માં હતા, નતા અને નિર્દયતા ના પક્ષ માં હતા. ભગવાન કરુણા વાળા. તમત્વ ભાવ ને સ્વીકારતા. ભિખારી ને જયારે પૈસા આપવામાં આવે છે ત્યારે એમાં દયા હોય છે, પણ એમાં નિર્દયતા કઈ અપેક્ષા હોય છે? કે આ ભિખારી ને આપણે દયા કરીને પૈસા આપીએ, ભિખારી ને દયા ભાવ કરીને પૈસા આપીએ તો એમાં નિર્દયતા ક્યાં હોય છે? શું હોય? ત્યાં દયા હોય છે પણ સાપેક્ષતા થી નિર્દયતા કઈ રીતે? તો શું હોય એમ કે ખાલી દયા જ હોય છે? એના કરતા હા આ ક્રિયાકર્મ કરીને હવે મારે જીવન આ ચેતન ની સાયકલ પ્રશ્ન છે કે ચેતન વ્યવહારમાં આવે છે વ્યવહાર પૂરો થાય એટલે મોક્ષે જાય. એના વિશે ભરપૂર એટલે દયાનું જ મોટું ભરપૂરતા વાળા વિભૂષણ દેખાય છે. સર નિર્દયતા કરી હોય જયારે સજન પ્રાપ્ત થાય ત્યારે નીકળે. એમને પૂછી રહ્યા ભાઈ પૂછે છે કે આ જીવ અવ્યવહાર રાશિ માંથી વ્યવહાર રાશિ માં આવે છે, તો એ અવ્યવહાર રાશિ માંથી વ્યવહાર રાશિ માં આવવાનું કારણ શું? એને આ જે વ્યવહાર છે, વ્યવહાર વ્યવહાર આટલેથી આટલે વ્યવહાર છે, આ વ્યવહાર નથી, આ બધા નિશ્ચય રાખે છે ને એટલે બધા સિદ્ધ સિદ્ધ ક્ષેત્રમાં આ આનંદ છે, આ આનંદ છે. પણ એમાં જેટલા જીવ છે એમાં એક વધઘટ થતો નથી વ્યવહારમાં. તે અહીંથી 108 જીવ એક સમયમાં મોક્ષમાં જાય છે. આ વ્યવહારમાં અવ્યવહાર માં ઉમેરાય ખરા, અવ્યવહાર ની પછી અવ્યવહાર માં ઉમેરાય ખરા, ઉમેરવાનું બાકી છે. અનંત ઉમેરે છે, અનંત મોટા કરે છે, અનંત ઓછા કરે છે, અનંત થાય છે. નિયમમાં કે આટલા અનુકૂળ જીવો છે અને તેમાં જ એક તો આ નિરંતર સમય સમય જાય કે સમય સમય એટલે કરે જ માનું છું. કેટલાક સમજદાર માણસો ને દોડતો સાધુ આપણે દાદાની વાત કરીએ છીએ ત્યાં ના મિશન વાત કરી, તમને શું અનુભવ થયો? તમે કેવી રીતે આયા? બહુ ફેરફાર થયો મારા જીવનના માં. આટલો બધો ફેરફાર કોને કર્યો? એટલા આવ્યો છે એવું બધા ફેરફાર જોઈને આવે ને તમારે ફેરફાર જોઈને આપણા વર્તન ની નોંધ લેવાય ત્યાં ઘડી. આપણું વર્તન બરોબર હોવું જોઈએ, આપણું વર્તન બરાબર હોવું જોઈએ તો કે છે. ફેરફાર દેખે વર્તન હોય કે ના હોય પણ ફેરફાર દેખે. કે આવું બોલું છે કે ચિરાચાર પણ આવે, ચિરાચાર નથી શું કામ? વર્તન નહીં જ રહે, વર્તન હોય કે ના હોય પણ ચિરાચાર નથી. પેલા સાચી બહુ બધા આવે, સાચી ની એ બધા લક્ષણ દેખાય ને. થોડો એવો ખ્યાલ આવે છે લોકોને, થોડો ખ્યાલ આવે છે લોકોને, એવો પૂરેપૂરો આવશે ત્યારે કામ થશે. થોડો થોડો ઘણો ખ્યાલ લોકો ને આવે છે. હા આપે ધીમે ધીમે આવે, ધીમે ધીમે એક તારે બોલવા મુકર છે. અમે અમારા આવું છે, આવું છે, આવે છે ને બધા આવે. મોડું થઈ ગયું છે. અરે નહીં તો ટાયર વાસે ક્યાં જવાના? કેવી ટાયર પડવાની છે? દાદા પણ ટાયર જબરજસ્ત પડવાની, ક્યાં જવાના? ક્યારે પડવાની? તમે હે છોકરા ને કેટલું દુઃખ પડે, મરી જાય. એ પાણી ઉતરી ગયું, સાહેબ પાણી ક્યાં રહ્યું? પાણી જ રહ્યું નથી. ગામડે આવ્યા હતા, પોતે દુઃખે જ થયા છે. એના નિમિત્ત પાસે પહોંચી જવાનું, એના નિમિત્ત પાસે જવાનું. એ પુસ્તક એના નિમિત્ત જવાનું, ત્યાં પહોંચવાનું. એટલે હવે તમે એટલું બધું ખબર આપજો કે જેની પાસે વધારાનું હોય તે આપી દેજો. અને દાન કર્યા બરોબર છે, આપી દો. ઘેર પડી રહ્યા નકામા જાય, બધા નહીં મુકાવતા હોય બધા ભાઈ આવે, ગાડીએ નહીં આવતા લોકો. નિયાજી એને ઉદય કરનાર આધીન છે. તારા હિસાબ હશે તો ચૂક તો થયા કરે ને, કીઓ હશે બીજો હશે. કોઈ પોતાના હાથમાં સત્તા થયા મેળો છે? કોઈ સગડા ઉદયાધીન છે બધા. કોઈ પણ એક પણ માણસ પોતાની સત્તા થી ચાલતો નથી, ઉદય ના આધીન ચાલે. અને પોતાની સત્તા થી આવતો બહુ ઉભો કરે છે બસ એટલું. પોતાની જે સત્તા છે તે બેભાન પડે આવતો બહુ ઉભો કરે છે. બેભાન પડે તે ભણમાં નહીં, સિમન ભાઈ આ પાસે તો કે એમ કે છે કે ચોર નો ભાઈ ઘંટી ચોર કે ના, એવું ના ચોર ના કે. પણ હા એમ કેવાય કે કોલસાથી ગંડેરી વાળા નોકરી કરે છે નોકરી કરે છે આ બે બે જ કરે છે અને ઘેર તો ખાવા જાય છે ને હુવા જાય છે. હુવાનું ખાવાનું જો આલો તો અમારે કશું કામ જ નથી કે આટલી ઉંમર માં હું હતો અને જે બધું મમતા હતી એના દેવાની નથી. આ તમારે કઈ મારે કઈ જોડે લઈ જવું એટલે મમતા કરતો રહી. સંસ્કાર થી એવું જોઈ મમતા વાળા જ લોકો લઈ આખો દાડો મમતા મમતા મમતા અને ચિત્ત જ મમતા માં હોય એટલે પછી આપડે એમાં એવા જ ઘટન થાય ને. તમને જોયેલી મમતા? હા મમતા જ છે, બીજું શું છે? હા મમતા જ છે ને બધે, મમતા જ છે ને બધે, મમતા નું વ્યાજ છે ને બીજું શું. અમારે એ તો તમે કાઢી નાખો ને, તમે કાઢી નાખો ને, ફ્રેક્ચર કરી નાખી ને મમતા. એટલે તમે આ મમતા નું ફ્રેક્ચર કરી નાખ્યું ને એટલે નથી, કાઢી નાખી. બગલી ને બગલો હોય ને ત્યારે બે વડી આપી ખુશ. અને સિરા મારે બે બે ત્રણ બધા પૈસા આવે ખુશ. અને અહી લોચો નાખીને ચાલે બગલા માણસ ની સુખ સગવડ વધે એમ એ વધતું જાય, મમતા વધતી જાય એમ. સુખ સગવડ વધે એમ થોડું સાહેબી, સુખ સાહેબી જેમ માણસ ને વધે એમ મમતા વધે. મૂળમાં મમતા જ ના હોય તો ખુશાલ વધે. મમતા છે તેને થઈ ગઈ. હા એ પેલી ન તો ઉત્તર મોઈ મોઈ થતી પેઢીઓ જોઈ. તમારા પેલા વળી વધારે કરે હતી, એના પેલા વધારે કરે હતી, એના પેલા વધારે કરે હતી. મારા પછી વધારે ઓછી કરે છે એ ઓછી થઈ ઓછી. અને આ પેઢી તો બિલકુલ છે જ નહીં. મોઈ દાદા તો એની જોડે અહંકાર પણ એટલો જ મોડો હશે ને. અહંકાર મોડો બધું, કારણ કે આ મોડું થયું. મોહ કર્યો મોહ કરો મોહ. પેલા મોહ હોય તો ને અહંકાર મૂકતા બહુ ખબર પડશે. તારે ભેદ કરવા જાય છે. ઋષિ મુનિ સ્વીકાર કરો પણ તારે એટલી કરતા હતા કે એક પુત્ર નું દાન આપજો કે એક પુત્ર નું દાન આપજો. બસ પેલે સર્ચ કરીને જ લગ્ન હતા. પછી બીજી દખલ થઈ ગયો. બીજા વિચારે નહીં ભાવે નહીં. પછી મિત્ર તરીકે રે એક એક ને સાથે હેલ્પર તરીકે. તો જેમ પૂરક હોય ને પૂરક એ પૂરક છે. સુંદર સ્વભાવ માન સંસાર તો વિશે તો હોય ના છે. વિશે એ તો પાછળતા છે, ખુલ્લી પાછળતા. હું તો માણસ આવા હોતા હશે. માણસ વોરિંગ વાળા નો વિષય હોય, પરિવાર આટલો વિષય ના હોય. વોરિંગ વાળા કોઈ જગ્યાએ કોઈ દેશમાં આ હિન્દુસ્તાન જેટલો વિષય ના હોય. કોઈ દેશ એવો નથી હિન્દુસ્તાન જેવો નથી કરે. પાછળતા ખુલ્લી પાછળતા કામ થઈ ગયું. મનુષ્ય ના દુઃખ માં દેવ ગણાવ. એ ના ના એ કઈ ચાલે. સાધુ સંજય થી કેમ દાવાની દેવ ને એ જ બધું ખાય છે, પીએ છે, બધી બીજી બધી ક્રિયા બધી જ કરે છે. ઘણા ખરા એમના જેવા બંને જોડા છે ને આમ કરો આમ કરો. એવું છે કરના ઉદય લઈને આવ્યો છે ને. શું કરું ઉદય કરના કોઈ વાઈ શકે નહીં. એટલે એની મેરેજ છે તે ઉદયકર પૂરા થતા હોય. ખબર ને નિમિત્ત પુસ્તક નું ખાલી જોડે એ આઈ એકલો જ એને આપીએ દી આવતી નથી. એ જાય છે આવશે આજે રમજો. પછી આનંદ વાળો જ રમતો રહે. આ આના ફાધર છે ને આ બે એમના છોકરા એ ભણતરે રસ લીધેલું હતું. એટલે બે નો આનંદ જોઈ અને ફાધર મને કહે આ લોકો આનંદ સ્વામી કે હું રહી ગયો. પછી મને કહે છે આ લોકો આનંદ કહે છે હું એટલો રહી ગયો છું. કેમ સર મને મારા સાથે કહો છો એમ બંને જણ ખુશી હોય તો આપો એને મારે ના આપો. બે ખુશી છે આ અમને સુખ જોઈને અમારું મનમાં એમ થઈ ગયા આપણે જવાનું. તે ભણતરે વખત ચાલ્યા કહે છે એક વર્ષ નું આપું છું ફરી એક્સિડન્ટ ને લીધા છે. કારણ કે આનંદ ખુબ વધી જાય. આનંદ અનુભવ થયો. કારણ કે ધનસરી આ ધનસરી માં તો કેવડી મોટી હિંસા, એક જ એક જ દેવા માં તો જબરદસ્ત હિંસા થાય. પુસ્તક લખ્યું અને હિન્દુસ્તાન માં પહેલી ટાઈમ આશ્રપણ નું પુસ્તક લખાય છે. લોકો જાણે જાણવાથી આ ગંભીર છે, જાણે તો લોકો નહીં, લોકો એવા કઈ ગાળા નથી આવે, એને સમજાવના નથી મળ્યો. હિન્દુસ્તાન ના સંસ્કારી પ્રજા છે, પાસે નથી આ બંને પક્ષી ચાલે અને જલેબી ખાવી એક પક્ષી. આપડે અત્યારે કહીએ કાલે હર કેસ માં તો નહીં કાઢી શકે, દાવો ના મળે, કોન્ટ્રાક્ટ દાવો મળે. દાવો ના મળે, જલેબી પતલા કપડા પહેરો તે દાવો ના મળે. કપડા સુકાઈ નાખે, એના કોટ નહીં પહેરવો, આવે દાવો નહીં મળે. કોટ પાટલો હોય તે શું કહેવાય, ભોગ કહેવાય કે ના કહેવાય? ખરાબ નથી થતું, એક જાત નો ભોગ જ છે ને, એનાથી ખરાબ નથી થતું. ભોગ એનું નામ કહેવાય, એક તો પહેરીને નાખી દેવું પડે, એક જ ફેરો વપરાય, એનું નામ ભોગ કહેવાય. ઉપભોગ કહેવાય. આના ખાવા ખાવાની વેળવી એ ભોગ કહેવાય. પછી એક જ ભોગ આપે અને ખમીસો કેટલા બધા એટલે ઉપભોગ કહેવાય. એક વખત માં ભોગ લેવી ભોગવી લે એટલે ખરાબ થઈ ગયું, તે ભોગ કહેવાય. આજે ક્યાં ચાલો કામ લાગે કાલે, હા, અને કોટ આપડો ચશ્મો ચશ્મો કામ લાગે, ટકા હોવા જઈ ગયા, તને કેટલા ટકા લાગે? 100%. ના મોટી દયા મને શીખવાડી ગયા. વિષય નું આપે, કોઈ બે પૈસા પણ ન આપે. તમે ન મળ્યા હોત, આપ ન મળ્યા હોય તો કોઈ બે પૈસા પણ ન આપે. બઉ દયા થઈ ગયા, નિડર થઈ ગયા. અને ભલભલ ભલભલી સાહેબી દેખે તો ડરે એ નમે નહી. એટલે મોટી સાહેબી દેખે તો છોકરા ઇન્ફિરિયર કોમ્પ્લેક્સ ના થઈ જાય, સીધી રીતે છોડે નહી. ગમે સાહેબી હોય સહયોગ છે, વિયોગ શીખી જવાનું. કયા જવાનું? વિયોગ. છતાંય દાદા એવું ન કેવાય કે હજુ અમને બધા સંયોગો જોયા નથી બરોબર, ત્યાં સુધી હજુ કઈ કેવાય નહી. એવું એમનું કેવું છે, એમ કે છે કે હજી એવા સંયોગો એને જોયા નથી, એટલે એને એમ ના કહેવાય કે બરાબર એ રહી શકે એમ. એટલે તમે આ તમારો સંપૂર્ણ સપોર્ટ છે દાદાજીનો, દાદાજીનો સંપૂર્ણ સપોર્ટ છે. એટલે પણ દાદા એ વાત કે મને એક્સેપ્ટ નથી થતું એમનું, કારણ કે આપણે જન્મીએ છીએ ત્યાંથી પોતે જો પોતાનું ઓબ્ઝર્વેશન કરે ત્યારે એક્ઝેક્ટ ફીટ થઈ જાય છે કે સંયોગો માત્ર વિયોગી થવાના છે. તમે શીખવા છો કઈ ગયા આવે છે, ખબર પડે. મને એવું છે કે આ બાજુ બધું ફિટ કરવું છે, આ બાજુ બધું ફિટ કરે, અને જયારે આ બાજુ બધું ફિટ કરવું હોય ત્યારે આ બાજુ બધું ફિટ કરે. હા હાલો, ત્યાં જો હજુ, કારણ કે અમે તો જોઈએ છીએ, અમે જોઈએ છીએ, આપણે જાણીએ છીએ ખરાબ છે, છતાં એમ જતા હોય. પણ તે અનુભવ કરવા હાલ નહીં, હું કઈ કરું છે. બીજા અનુભવ બાદ માં પણ પડકાર નહીં ને, અહીંથી ડફળા માર માર કરું તો કોણ પડકાર. એકાદ આંધી આવી જાય, એકાદ ચક્રી આવી જાય તો ખબર પડે, એમની વાત એ છે બરાબર છે. પણ એને પોતે જે ઓબ્ઝર્વેશન કર્યું હોય તો એ ચક્રી એને કોઈ વેદનીય કર્મ ભોગ હતું નથી એને, કારણ કે એને એના લક્ષમાં છે કે ભાઈ સંયોગો માત્ર વિયોગી થવાના છે. આપણને આવકાર ના પછી શું કરવું? આવકાર ના પછી શું કરવું? તેવું હોય જ નહીં ને, તેવું હોય જ નહીં ને, આવકાર આપવાનું કે વિદાય આપવાનું હોય જ નહીં ને. તો શું હોય તાર આપના લેનાર હોતો નું.